ब्रज गोविंदम ब्रज गोविंदम गोविंदम भज मूढ़मते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षते दुक्रूय करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते काते कांता कस्ते पुत्र संसारो यम अतिव विचित्र कस्य त्वं कः कुत आयातस् तत्त्वं चिन्तय तदिह भ्रात भज गोविंदम् भज गोविंदम् गोविंदम् भज मूढ़मते कस्त्वं कोहं कुतः आयात कामे जननी को मे तात इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्न विचारं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते काते कांता कस्ते पुत्र संसारोयम अति विचित्र कस्य त्वं कः कुत आयात तत्त्वं चिंतय तदीह भ्रात कस्त्वं कोहं कुतः आयात कामे जननी को मे तातः इति परिभावय सर्वं असारं विश्वं त्यक्त्वा स्वप्न विचारं शंकराचार्य जी आ बन्ने श्लोक में जे कहवा मागे छे नो टूको सार कोण कोना माता पिता कोण पत्नी कोण पुत्र आ संसार तो अतिशय विचित्र छे माटे तू कोण छे कोनो छे ये तत्वनो विचार कर अने स्वप्न जेवा असार संसार नी आसक्ति छोड़ी ने गोविंद नु भजन कर शंकराचार्य जी आपने ये बोध आपे छे कि तमे विचारो कोण छो अने कोना छो એટલે તાત્વિક રીતે આત્માની દ્રષ્ટિએ આપણે ભગવાનના છીએ અને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છીએ. એ દ્રષ્ટિએ જોતા પછી આત્માને કોઈ મા નથી, બાપ નથી, કોઈ પત્ની નથી, કોઈ પુત્ર નથી, કોઈ પરિવાર નથી. એ એ સંદર્ભમાં જે વાત છે એ આપણે આગલા પ્રવચનમાં સાંભળી. પણ હજુ થોડી વાત આ સંસારનું સ્વરૂપ શંકરાચાર્યજી ત્રણ શબ્દમાં સમજાવે છે કે આ સંસાર કેવો છે. સંસાર સ્વપ્ન જેવો છે, સંસાર અતિશય વિચિત્ર છે, અને સંસાર અસાર છે. આ ત્રણ બાબત સંસાર વિશે બતાવી. ત્રણ બાબતમાં પહેલી બાબત કે સંસાર સ્વપ્ન જેવો છે. તમે પહેલી જનક મહારાજની વાત સાંભળી હશે કે જનક મહારાજ પોતાના રાજમહેલમાં ઓઢ્યા છે, દોપહરનો સમય છે અને એમાં એને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં જનક મહારાજને એવું દેખાય છે કે મિથિલા નગરી ઉપર કોઈ વિશાળ સૈન્ય લઈને દુશ્મન રાજા ચડાઈ કરે છે. અને એ યુદ્ધમાં જનક મહારાજની હાર થાય છે. જનક મહારાજ રાજ્યવિહીન દશામાં હવે ભટકે છે, ભિક્ષુક જેવી દશા, હાથમાં ભિક્ષાનું પાત્ર, કંગાલ દશામાં દર દર ભટકે છે. કપડાં જીર્ણ શીર્ણ છે, શરીર પણ મેલથી ખરડાયેલું છે, બાલ વધી ગયા છે, ભૂખ તરસ પીડે છે. એમાં એક દિવસે ખૂબ ભૂખ લાગી છે, તરસ લાગી છે, પણ ક્યાંય ખાવા પીવા મળ્યું નથી. સ્વપ્નમાં થાય છે કે દૂર એક નગર દેખાય છે, ત્યાં પહોંચી જાઉં તો મને આ સાંજ પડતા પડતા થોડું ભોજન મળે. ઉતાવળા ચાલે છે, નગરને દરવાજે પહોંચે છે, એ જ વખતે એ નગરના દરવાજા બંધ થાય છે. દ્વારપાલને જનક મહારાજ કરગરે છે કે મને બહુ જ ભૂખ લાગી છે, મને થોડું જમવાનું આપો, મને નગરમાં જવા દો. દ્વારપાળ એને અટકાવે છે કે હવે નગરના દરવાજા બંધ થયા પછી અંદર કોઈથી ન જવાય. જનક મહારાજ કરગરે છે કે હું બહુ જ ભૂખ્યો છું, કેટલાય દિવસથી ખાધું નથી, મને કંઈક જમવાનું આપો. ને પેલો દ્વારપાળ પોતે થોડી ખીચડી દયાને વશ થઈને લાવે છે અને ભિક્ષુક જેવા જનક મહારાજના પાત્રમાં ખીચડી નાખે છે. સાંજ પડી ચૂકી છે, પાત્રમાં ખીચડી લઈને જનક મહારાજ એક દૂર શિવાલય દેખાય છે, તેને ઓટલે બેસીને જમવાનો મનસૂબો કરે છે. એ જ વખતે બે આખલા બુલ સાંઢ લડતા લડતા જનક મહારાજની ઉપર ધસી આવ્યા. બંને આખલાઓની વચ્ચે જનક મહારાજ સપડાયા. હાથમાં રહેલું ભિક્ષા અને મળેલી ખીચડી એ પાત્ર પડી ગયું, ખીચડી ધૂળમાં મળી ગઈ અને બંને આખલાની વચ્ચે પીસાયેલા જનક મહારાજને મોતની ચીસ પડી ગઈ. અને એ જ વખતે સ્વપ્ન ઉડી ગઈ. આખા શરીરે પરસેવો વળી ગયો છે, શરીર ધ્રુજે છે, પણ સ્વપ્ન ઉઠ્યું, આંખ ખોલી, ભયભીત થઈ ગયેલા. ત્યાં તો સેવકો પંખાઓ વીંઝતા હતા, ચમર ઢોળતા હતા. મહારાજને ઝબકીને જાગેલા જોઈને અનુચરો જય હો મહારાજા મિથિલાપતિ, જનક મહારાજની જય હો. જનક મહારાજ વિચારમાં પડી ગયા કે આ શું, મને સ્વપ્ન આવ્યું તો હું ભિખારી થયો તો એ સાચું, કે હવે ભિખારીને સ્વપ્ન આવ્યું છે કે જનકનો જન્મ મિથિલાનો મહારાજ જનક છું, કોને સ્વપ્ન આવ્યું છે? હમણાં ભિખારી હતો એ સાચું કે અહીંયા જયનાથ થાય છે એ મિથિલાપતિ જનક એ સાચું? સાંજની કચેરી ભરાઈ, વિદ્વાનોને આમંત્ર્યા, ઘોષણા કરી કે મારા કોઈ પ્રશ્નનો ઉત્તર આપે. પ્રશ્નમાં જનક મહારાજ એટલું જ પૂછે કે આ સાચું કે એ સાચું. વિદ્વાનો ઘણું વિચારે પણ આ સાચું એ સાચું જવાબ શું આપે. દિવસોની મથામણ છે પણ જનક મહારાજને સંતોષ થાય એવો કોઈ ઉત્તર મળતો નથી. એમાં એક દિવસે કચેરીમાં અષ્ટાવક્ર ઋષિ આવે છે. મહાજ્ઞાની છે, ત્રિકાળદર્શી છે, બ્રહ્મવેત્તા છે, પણ આઠ અંગે વાંકા છે, ચાલે છે તો લડથડિયા ખાય છે, પોલિયોગ્રસ્ત હોય એવું શરીર છે. ઊભું તો માંડ માંડ થવાય, નહીતર બે હાથ અને બે પગ એવી રીતે ચાલે. જનકની કચેરીમાં પ્રવેશ કર્યો. આવી કચેરીમાં જેવો પ્રવેશ થયો એટલે બધા વિદ્વાનો પંડિતો હતા એમણે ખડખડાટ હાસ્ય કર્યું અને અષ્ટાવક્ર ઋષિએ બૂમ પાડી છે, અરે ઓ જનક, આ બધા ચમારોને અહીંયા શું ભેળા કર્યા છે? વિદ્વાનો બ્રાહ્મણો હતા, પંડિતો હતા, એમણે હોહા કરી મૂકી કે આ અમારું અપમાન છે, અમે બ્રાહ્મણો છીએ, વિદ્વલ કુલભૂષણ છીએ, બ્રહ્મ તત્વની ચર્ચા કરનારાઓ છીએ અને અમને ચમારો કે છે? કોણ છે આવું બોલનારા? અષ્ટાવક્રએ કહ્યું કે તમે ચૂપ રહો, તમારી જાતને તમે વિદ્વાન કહો છો, તો વિદ્વાન કોને કહેવાય? કે જે બ્રહ્મ વિદ્યાને જાણતો હોય. બ્રાહ્મણ એને કહેવાય કે જે બ્રહ્મને જાણતો હોય અને બ્રહ્મને દેખતો હોય. જો તમે ખરેખર બ્રાહ્મણ હો, વિદ્યાવાન હો, બ્રહ્મવિત્ત હો, તો અમારા આત્માને જોવો જ જોઈએ. એની જગ્યાએ તમે મારા શરીરને જોયું અને મારા શરીરને આઠ અંગે વાંકું જોઈને તમે હસ્યા, તો તમે ચમાર નહીં તો બીજું શું છે? ચામડાને ચૂથનારા અને ચામડાને જોનારા ચમારમાં તમારામાં કોઈ ફર્ક નથી. તમે જો બ્રહ્મવિત હોત તો મારા આત્માને જોયો હોત, માટે તમે ચમાર છો. જનક મહારાજ ઊભા થઈ ગયા કે આ કોઈ મહાપુરુષ છે. એકદમ ઉતરીને રાજસિંહાસનથી અષ્ટાવક્રને પ્રણામ કર્યા. મહારાજ અપરાધ માફ કરો, આદરથી આસન ઉપર બેસાડ્યા, પૂજન કર્યું. જનક મહારાજે પૂછ્યું કે મહારાજ આપનું નામ શું છે? નામ આપ્યું. અષ્ટાવક્ર ઋષિએ પૂછ્યું કે આ બધાને શું ભેળા કર્યા છે? કે મહારાજ મારો એક પ્રશ્ન છે ને એનો કોઈ ઉત્તર આપી શકતા નથી. બોલો પ્રશ્ન. પ્રશ્ન એટલો જ છે પ્રભુ કે આ સાચું કે એ સાચું. અષ્ટાવક્રએ મહારાજે કહ્યું કે સાંભળી લે જનક, આ પણ જૂઠું છે અને પેલું પણ જૂઠું છે. જનક મહારાજ કે પ્રભુ આમાં શું ઉત્તર થયો હતો? કે ઉત્તર એ જ, તમે બપોરના સૂતા હતા તો ત્રિકાળદર્શી હતા, પેલા બધા થોથા પંડિત હતા. તમે બપોરના સૂતા હતા, સ્વપ્ન થયું, ભિખારી થયા, ખીચડી પડી ગઈ, જીવ બચાવીને માંડ ભાગ્યા, અને તમને પ્રશ્ન ઉઠ્યો છે કે હું ભિખારી હતો એ સાચું કે મહારાજા જનક છું એ સાચું? પ્રશ્ન આ જ છે ને? તો હા મહારાજ, ફરીથી પગ પકડી લીધા. પ્રભુ આજે તમે સાચો ઉત્તર આપ્યો. બધા વિદ્વાનોના મોઢા પણ કાળા શાહી થઈ ગયા કે આ ત્રિકાળદર્શી છે. એટલે સાંભળી લે જનક, તમે ભિખારી થયા તે સ્વપ્ન એ પણ ખોટું, અને અત્યારે તમે જે મિથિલાના નગરપતિ મહારાજ છો જનક એ પણ ખોટું. બંને સ્વપ્ન છે, બંને મિથ્યા છે, બંને જૂઠ છે. તો મહારાજ સાચું શું? તો કે સાચું એ કે બ્રહ્મ તત્વ છે, આત્મા અને પરમાત્મા સિવાય બધું મિથ્યા છે. મહારાજ પ્રભુ મને આત્માનો ઉપદેશ આપો. અષ્ટાવક્ર તરત ચાલતા થયા કે આવી ભરી કચેરીમાં એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ન થાય. સાંભળવું હોય તો મારી પર્ણકુટીએ બ્રાહ્મ મુહૂર્તમાં આવજો, પણ સમ્રાટ મટીને આવજો તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપીશ. અષ્ટાવક્ર ચાલતા થઈ ગયા. બીજે દિવસે જનક મહારાજ સાદા વેશમાં જિજ્ઞાસુ થઈ અષ્ટાવક્રની પાસે ગયા, સાદર ગુરુને પ્રણામ કરીને બેઠા. અષ્ટાવક્ર મહારાજ હવે એને ઉપદેશ આપે છે જનક મહારાજ. મહારાજ આંખો મીચો, વિચાર કરો તમે કોણ છો, વિચાર કરો હું કોણ છું, હું કોણ છું એનો વિચાર કરો. ફરીથી વિચારો, તમે ભૂલી જાઓ કે હું મિથિલાપતિ જનક છું. તમે પૃથ્વી નથી, જળ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, એના પંચીકરણથી થયેલું આ શરીર એ તમે નથી, આંખ નથી, કાન નથી, વાણી નથી. જનક મહારાજ તમે મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, તમે શુદ્ધ ચૈતન્ય સચ્ચિત આનંદ સ્વરૂપ એવો આત્મતત્વ રૂપ એ તમારું સ્વરૂપ છે. વૃત્તિને અંતર્મુખ કરો, ચિંતન કરો, ખોજો, વિચારો, બધા ઉપરના આવરણોને છોડો, હું કોણ છું વિચારો. બસ આ ઉપદેશ અષ્ટાવક્ર આપતા રહ્યા, જનક મહારાજ પીતા રહ્યા, અને થોડા જ કાળમાં જનક મહારાજ સર્વ દેહ ભાવથી પર થઈને વિદેહી જનકની સ્થિતિ પ્રાપ્ત કરી ચૂક્યા. અને જે ઉપદેશ આપ્યો એ અષ્ટાવક્ર ગીતા જે આજે પણ ઉપલબ્ધ છે. પ્રશ્ન ઉઠ્યો એમાંથી કે સ્વપ્ન કયું, શું સાચું? આ જગ, આ સંસાર પણ સ્વપ્ન છે ને પેલું પણ સ્વપ્ન છે. નિદ્રાનું સ્વપ્ન આંખ બંધ થાય અને શરૂ થાય, સંસારનું સ્વપ્ન આંખ ખુલે અને શરૂ થાય. નિદ્રાનું સ્વપ્ન જ્યારે શરૂ થાય ત્યારે એમાં પણ માતા પિતા પત્ની પુત્ર પરિવાર એ બધા સંબંધોની જાળ રચાય અને વિખરાય. સ્વપ્નમાં પણ આવું થાય, માણસ પરણતો હોય છે, દીકરા હોય છે, છૂટાછેડા થતા હોય છે, ઘણું બધું સ્વપ્નમાં ઘણું થઈ જતું હોય છે. તો આ સંસાર સ્વપ્નમાં પણ બધા સંબંધોની જાળ રચાય છે અને વિખરાય છે, સંયોગ થાય છે ને વિયોગ થાય છે. પેલા નિદ્ર સ્વપ્નમાં પણ સુખ દુઃખ હાનિ લાભ હર્ષ શોક એ બધી જ સંવેદના જીવ અનુભવે છે. આ સંસાર સ્વપ્નમાં પણ સુખ દુઃખની અનુભૂતિ થાય છે, ઘડીક શોક થાય, ઘડીક હર્ષ થાય, ઘડીક સુખ થાય, ઘડીક દુઃખ થાય. નિદ્રા સ્વપ્નમાં જે સુખ દુઃખની અનુભૂતિ થાય છે એ શરીર અને મન ઉપર અસર કરે છે. જનક મહારાજને આવું સ્વપ્ન આવ્યું તો એમને ભય લાગ્યો તો પસીનો વળી ગયો, ચીસ પડી ગઈ. સ્વપ્નમાં કોઈ સિંહ દેખાય, મોત દેખાય તો શરીર ભીનું થઈ જાય છે, ધ્રુજે છે, ભયભીત થઈ જાય છે. તો સ્વપ્નમાં જે ઘટના ઘટે છે એની પણ શરીર અને મન ઉપર અસર થાય છે. સંસાર સ્વપ્નમાં ઘટતી ઘટના હોય એનું પણ શરીર અને મન ઉપર અસર થાય. નિદ્રા સ્વપ્ન જ્યારે ચાલુ હોય છે ત્યારે એ પણ એટલું જ વાસ્તવિક હોય છે, એટલું જ વાસ્તવિક આપણને લાગતું હોય છે, સહેજ પણ પેલું ક્યાંય એમાં અણસાર નથી લાગતું. એમાં આપણે કોઈ વસ્તુ જમતા હોઈએ તો એટલો જ સ્વાદ અને એટલો જ ટેસ્ટ આવતો હોય, ભૂખ દુઃખ એની પણ એટલી જ અસર થતી હોય છે, એટલું જ વાસ્તવિક ઘટતું હોય છે. આ સંસાર સ્વપ્નમાં પણ બધું વાસ્તવિક લાગે છે, ખોટું હોવા છતાં પણ વાસ્તવિક જ લાગે છે. નિદ્રા સ્વપ્ન પણ ક્ષણિક છે, ક્ષણમાં ઉડી જાય છે. એમાં સંસાર સ્વપ્ન પણ ક્ષણિક છે, ઉડી જતા કંઈ વાર લાગતી નથી. નિદ્રાનું સ્વપ્ન આંખ ખુલે અને પૂરું થઈ જાય, સંસારનું સ્વપ્ન આંખ બંધ થાય ને પૂરું થઈ જાય. એટલે મૃત્યુ થઈ જાય, આંખ બંધ થાય એટલે સ્વપ્ન પૂરું, આંખ ખુલે એટલે શરૂ, આંખ બંધ થાય એટલે પૂરું. નિદ્રાનું સ્વપ્ન આંખ બંધ થાય એટલે શરૂ, આંખ ખુલે એટલે પૂરું, બંને સ્વપ્ન છે. વિચારે એને બોધ થાય, બાકી બોધ થાય નહીં. જનક મહારાજ કેટલા વિચારવાન હશે કે જેને દેહ ભાવ ટળી ગયો વિચારતા વિચારતા અને ગુરુ મળ્યા. એક સમ્રાટને એકનો એક દીકરો હતો, મોટું રાજ્ય હતું, વારસદાર એક જ હતો, યુવરાજ તરીકેની નિયુક્તિ થઈ ચૂકી. એમાં એ ભયંકર બીમારીમાં સપડાયો. ઘણા ઔષધો કરે છે પણ રાજકુમાર સાજા થતા નથી. હવે પરિસ્થિતિ બહુ નાજુક છે. ઘણા દિવસોથી રાજા ને રાણી પોતાના એકલોટા દીકરાની પાસે જ બેસી રહે છે, રાત દિવસ સારવારમાં છે, આશા છે કે દીકરો સાજો થાય. ઘણા દિવસો થયા, રાત છે, રાજા ને રાણી બંને દીકરાની પથારી પાસે બેઠા છે. ઘણા દિવસથી પૂરતી નિદ્રા લીધી ન હોય. સમ્રાટ બાજુમાં જ બેઠા છે, રાણી બાજુમાં જ. એમાં પેલા રાજાને સહેજ ઝોંકું આવી જાય છે, ઘણા થાક્યા હોય, ઊંઘ લીધી ન હોય. એ સહેજ નિદ્રાનું ઝોંકું આવ્યું એમાં એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને દેખાય છે પૂરા એ ભારત વર્ષનો એ ચક્રવર્તી સમ્રાટ છે. અત્યારે તો નાના ખાબોચિયા જેટલા રાજા રાજ્યનો રાજા છે પૂરા ભારત વર્ષનો. 12 રાણીઓ છે, 12 પુત્રો છે. એકને જુઓ ને બીજો ભૂલો, બીજાને જુઓ ને ત્રીજો ભૂલો, એવા 12 રાજકુંવર છે. સુખ સમૃદ્ધિની છોડો ઉછળે, સુખની કોઈ સીમા નથી, આનંદનો કોઈ પાર નથી, રાજ્યના વિસ્તારનો કોઈ પાર નથી. એ સુખને ભોગવે છે. હવે અહીંયા છોકરો મરવા પડ્યો છે અને સ્વપ્નમાં 12 રાણીઓ અને 12 પુત્રો છે ને વિશાળ રાજ્ય છે, સુખની અનુભૂતિ છે, આનંદ ક્યાંય સમાતો નથી. એ સ્વપ્ન ભોગવે છે એ જ વખતે પેલા દીકરાનો પ્રાણ છૂટે છે. અને આ તો જે સ્વપ્નમાં છે, રાજા રાણી જાગતા હતા, દીકરાનું મોત થતાની સાથે જ રાણીએ ચીસ પાડી, હાય થઈ અને પેલા રાજા જાગી ગયા. જાગ્યા પોતાના પુત્રને મૃત શરીર જોઈને અવાક થઈને જોઈ જ રહ્યા. રાણી ધ્રુસકે ધ્રુસકે રડે છે, તો સમ્રાટની આંખમાં આંસુ આવતા નથી. એટલે મહારાણીએ કહ્યું કે તમને શું થઈ ગયું છે, તમને દીકરો વાલો છે, આપણો દીકરો વયો ગયો છે, રડતા રડતા બધું બતાવે છે. તો તમને કોઈ શોક નથી, દુઃખ નથી, આંખમાં આંસુ નથી, તમે કેમ જળ જેવા થઈ ગયા, મને કંઈ સમજાતું નથી. ત્યારે પેલા સમ્રાટે કહ્યું કે હું કોને રડું, એક દીકરાને રડું કે 12 દીકરા વયા ગયા એને રડું? તો કે ક્યાં 12 દીકરા? તો હમણાં સ્વપ્ન આવ્યું હતું, સ્વપ્નમાં મારું વિશાળ રાજ્ય હતું, મારે 12 પુત્રો હતા, તો એ ઉડી ગયા એને રડું કા એક વયો ગયો એને રડું? વિચારમાં ડૂબી ગયો અને શોક વયો ગયો. એને સમજાઈ ગયો કે આ બધું સ્વપ્ન છે. એટલે મહારાણીને કહ્યું કે આમાં રડવા જેવું શું છે, પેલું સ્વપ્ન પૂરું થઈ ગયું એમ આ પણ પૂરું થયું. આ સંસારનું સ્વપ્ન બહુ તાત્વિક વાત છે આ, પણ સમજાય તો બહુ જ કિંમતી છે. પણ સંસારીઓને આવું વિચારવું ભયજનક લાગે છે કે વળી ક્યાંક આમાંથી રસ ઉડી જાય તો, એટલે બહુ જ આવી માથાકૂટ કરતા હોતા નથી. થોડી વાર સત્સંગ સાંભળીને પછી બધું ખંખેરી નાખે જેથી કરીને પીડા ન થાય. એટલે કંઈક તમે જોજો, બધા ઉઠીને પછી અહીંયા તો ઠીક છે પણ બહાર જઈને બધા સત્સંગમાં બેસે પછી કંઈક ખાઈ પી લે બહારનું, જેથી કરીને આની અસર નીકળી જાય. ને બંધાણીઓ હોય, કોઈ બીડી પીએ, કોઈ તમાકુ લે, કોઈ ગુટકા લે, એટલે આ બધું નસ આ નીકળી જવું જોઈએ. એટલે એને થેસ્યા લઈ લે કાંઈ પણ, એટલે કોઈ વ્યથા પીડા નહીં, બધા હતા એવા ને એવા નિવૃત્ત થઈ જાય. આનું આ જ્ઞાન એમદમ રહે તો સંસારમાં મજા શું આવે? એટલે એવું પાકું કરીને જ આપણે સત્સંગમાં બેસતા હોઈએ છીએ. એટલે એમાં બોધ થાય, પણ જેને લાગે એને જરૂર આ સંસાર સ્વપ્નવત લાગે. અને એનો એક આનંદ હોય છે, જે કંઈ પછી ઘટ્યા કરે જોઈએ રાખે, અને પોતાનું જે અલ્ટિમેટ અંતિમ જે પોતાનું કાર્ય કરવું છે એમાં રસ, બાકી તો બધું આજે કાલ પૂરું થઈ જવાનું છે. સંસારમાં થાય સારું તો સારું, ન થાય તો એને પેલું નથી. કારણ કે જાણે છે કે આ સ્વપ્ન ગમે ત્યારે પૂરું થવાનું જ. એટલે બોધ છે જરૂરી, બહુ કિંમતી. કારણ કે સંસારમાં જેટલું આસક્તિ ઓછી એટલા સુખી, અને જેટલી આસક્તિ વધુ એટલા દુઃખી. અને આસક્તિ તોડવાનું આ છે કે આ બધું જૂઠ છે ભાઈ. જ્ઞાન થાય તો આ થાય. નાના બાળકો હતા ત્યારે આપણે પેલી લક્કી ને ગોળીઓથી ને રમકડાથી ને પત્તાઓના મેલથી ને મલોખડાઓથી રમકડાઓથી બધા રમતા જ હતા ને. ત્યારે એકાદું રમકડું તૂટી જાય તો કેવું દુઃખ થતું હતું. અને હવે આજે તમારો છોકરો રડે તો તમે એને જ કહો ને કે હવે આ તો તૂટવાનું જ હતું, અમે શું રવા બેઠો છે. પણ ત્યારે બિલકુલ સાચા આંસુ આવતા હતા, બિલકુલ સાચા. પણ આજે બાળકની વાત ઉપર હસવું આવે છે. એમ જ્યારે જ્ઞાન થાય કે આ સંસાર સાવ આવો જ છે ત્યારે એને પણ હસવું આવે છે. એટલે સંસાર કેવો છે? સ્વપ્ન જેવો. શંકરાચાર્યજી એ બતાવે છે કે એનો વિચાર કરો. અને બીજું કહ્યું કે આ સંસાર સંસારો એમ અતિવ વિચિત્ર, સંસાર અતિશય વિચિત્ર છે. આ જે વાત કરીએ છીએ ને, આગલી જે વાત કરી એ સાંભળવા માટેના શ્રોતાઓ અલગ હોય છે. હા, અને એ શ્રોતાઓ હોય ને એમાં જો વાત થાય ને તો રૂવાડા બેઠાથી જ. પણ તમે એમ ન માનતા કે અમે આ વાતને લાયક છે, બિલકુલ લાયક નથી. આ વાત જ જુદી છે. સંસારનું બીજું સ્વરૂપ કહ્યું, સંસારોયમ અતિવ વિચિત્ર. સંસાર અતિશય વિચિત્ર છે. વિચિત્ર કોને કહેવાય? દેખાય કાંઈ અને હોય કાંઈ એને વિચિત્ર કહેવાય.